શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 40મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, સંન્યાસીએ વાનપ્રસ્થિઓને ત્યાંથી સદાય ભિક્ષા ગ્રહણ કરવી, કારણ કે વાનપ્રસ્થિના અન્નથી તત્કાળ બુદ્ધિ નિર્મળ થાય છે અને જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વાનપ્રસ્થિઓના અભાવમાં તે ગામમાં રહેલા વેદ ભણેલા શ્રોત્રિય ઉત્તમ બ્રાહ્મણોને ઘેર ભિક્ષા કરવા જવું. જો આવા શ્રોત્રિય બ્રાહ્મણોનો અભાવ હોય તો અન્ય બ્રાહ્મણોને ત્યાંથી અન્નની યાચના કરવી. સંન્યાસીએ કોઈ પણ પ્રકારની આસક્તિથી રહિત થઈ પોતાને કોઈ ઓળખી ન શકે એ રીતે ભિક્ષા ગ્રહણ કરવા માટે નગર કે ગામમાં પ્રવેશ કરવો, ત્યાં આમ તેમ નજર કરી ઘરની શોભા આદિકને નિહાળવી નહીં, ગ્રામ્ય વાર્તા સાંભળવી નહીં, સ્ત્રીને પ્રેમથી જોવી નહીં, પરંતુ માતા અને બહેનની સમાન જાણવી. સંન્યાસીને માટી, કાષ્ઠ, તુંબડી, વેણું, તંતુ, પત્ર, પથ્થર તથા અતસીના તંતુમાંથી બનાવેલું ભિક્ષાપાત્ર ગ્રહણ કરવા યોગ્ય કહેલું છે. આ સર્વે પાત્રોની જળથી શુદ્ધિ કહેલી છે, તેથી સ્વધર્મમાં રહેલા સંન્યાસીએ ધાતુપાત્રનો ક્યારેય પણ સ્પર્શ ન કરવો. તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને ઘેરથી ભિક્ષા માગવી, તેમાં પણ પૂર્વના અભાવમાં પરના ઘેરથી ભિક્ષાટન કરવું, અર્થાત બ્રાહ્મણના અભાવમાં ક્ષત્રિયના ઘેરથી અને તેના અભાવમાં વૈશ્યના ઘરથી ભિક્ષા ગ્રહણ કરવી, તે ત્રણેયમાં પણ નિંદિત કર્મ કરનારા ઘરનો ત્યાગ કરવો. કારણ કે સર્વે વર્ણાશ્રમી જનોની જે આહાર શુદ્ધિ છે તે જ બુદ્ધિશુદ્ધિનું કારણ થાય છે. તેથી વેદ વેદાંગને જાણનાર બ્રાહ્મણ પણ જો કોઈ પરદારાગમનાદી દુષ્ટકર્મ કરનારો હોય તો તેના ઘરની ભિક્ષા છોડી દેવી. ત્રણેય વર્ણના દ્વિજાતિજનોના ઘેરથી ભિક્ષા પ્રાપ્ત ન થઈ હોય ને બે ઉપવાસ થયા હોય તો શતશુદ્રના ઘેરથી ભિક્ષા સ્વીકારવી. આ પ્રમાણે મેધાતિથિ નામના મહર્ષિએ કહેલું છે. કળિયુગમાં વૃત્તિના ભેદથી ચાર પ્રકારના બ્રાહ્મણોને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી, તેમાં પણ પૂર્વના અભાવમાં પરને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી, પરંતુ બિડાલાદી ચાર પ્રકારના બ્રાહ્મણોને ઘેર કદાપી ભિક્ષા ગ્રહણ કરવા જવું નહીં. વૃત્તિભેદથી બ્રાહ્મણોના લક્ષણો કહીએ છીએ. જે જાતકર્માદી સંસ્કારોથી સુસંસ્કૃત થયેલો હોય, બહાર અંદર પવિત્ર હોય, વેદાધ્યયનથી સંપન્ન હોય, સ્નાન સંધ્યાદિ ષટકર્મમાં વર્તતો હોય, જેનામાં સત્ય, શમ, દમ, અદ્રોહ, અક્રૂરતા, કૃપા, અઘૃણા, તપશ્ચર્યા અને ભગવાનની ભક્તિ આટલા ગુણો વર્તતા હોય તેને ઉત્તમ બ્રાહ્મણ કહેલો છે. વળી જે બ્રાહ્મણ વેદનું અધ્યયન કરેલું હોય, શસ્ત્રને ધારણ કરતો હોય, દાન આપવાના સ્વભાવવાળો હોય, રાજકાજના વ્યવહારમાં રુચિ ધરાવતો હોય, કોઈ પણ કુકર્મથી મનમાં ખેદ પામતો હોય, અશ્વારોહણ કે યુદ્ધાચરણ કરવું તેમાં તેને પ્રીતિ વર્તતી હોય, શૂરવીરતા અને ધીરજનો જે બ્રાહ્મણમાં ગુણ વર્તતો હોય તેને ક્ષત્રિય બ્રાહ્મણ કહેલો છે. વળી જે બ્રાહ્મણ વેદાધ્યાયી, દાન આપવાના સ્વભાવવાળો, ખેતી, વેપાર, ગોરક્ષા, વ્યાજવટો આદિની આજીવિકાવાળો હોય તેને વૈશ્ય બ્રાહ્મણ કહેલો છે. તેમજ જે બ્રાહ્મણ વેદાધ્યયનથી રહિત હોય, સર્વે પ્રકારના મનુષ્યો પાસેથી પ્રાપ્ત થતા અન્નનું ભક્ષણ કરવામાં આસક્ત હોય, ઘી, તેલ આદિક રસો અને લાખ આદિક નિષેધ વસ્તુનો વેપાર કરનારો હોય ને જે આચારહીન હોય તેવા બ્રાહ્મણને શુદ્ર બ્રાહ્મણ કહેલો છે. વળી જે બ્રાહ્મણ ચોરીના કર્મમાં આસક્ત હોય, સદાય લોભી ને દંભી હોય, લોકરંજનમાં પ્રવૃત્ત હોય, હિંસામાં રુચિવાળો હોય, અને લોકોને છેતરનારો હોય તેવાને બિડાલ બ્રાહ્મણ કહેલો છે. વળી જે વાવ, કૂવા, સરોવર, ક્ષેત્રો, નાના તળાવો અને બગીચાઓનો વિનાશ કરનારો હોય ને સ્નાન સંધ્યાદિ કર્મથી રહિત હોય તેને મ્લેચ્છ બ્રાહ્મણ કહેલો છે. વળી લસણ, ડુંગળી આદિક અભક્ષનો ભક્ષણ કરનાર, મૂર્ખ, પરસ્ત્રી લંપટ, અપવિત્ર જીવન હોય અને કરવાયોગ્ય તથા નહીં કરવાયોગ્ય કર્મમાં વિવેકહીન હોય તેવાને પશુ બ્રાહ્મણ કહેલો છે. વળી જે બ્રાહ્મણ નિર્દયી, પ્રમાદી, શ્રુતિ અને સ્મૃતિના માર્ગનું ઉલ્લંઘન કરનાર, સુરાપાન તથા માંસભક્ષણમાં રૂચિવાળો હોય તેને ચંડાલ બ્રાહ્મણ કહેલો છે. હે વિપ્ર, આ બિડાલાદિ ચાર પ્રકારના બ્રાહ્મણોને તથા ઉત્તમ બ્રાહ્મણ જાતિમાં પણ પતિત થયેલાને છોડીને પવિત્ર જીવન જીવતા, સ્વધર્મનિષ્ઠ, 3, 5 કે 7 બ્રાહ્મણના ઘેરથી અન્નની ભિક્ષા સંન્યાસીએ ગ્રહણ કરવી, પરંતુ વૈદ્ય, સ્ત્રીથી જીતાયેલ, પારધી, પશુ આદિકની હિંસા કરવા ધનુષ્ય લઈ ફરનાર, કુલટા સ્ત્રી, મૃગ્યાદિકને બાંધનાર, પાશ લઈ ફરનાર અને નપુંસક આટલાના ઘેરથી સંન્યાસીએ ક્યારેય પણ ભિક્ષા ગ્રહણ કરવી નહીં. હે વિપ્ર, માધુકરી ભિક્ષા સંન્યાસીઓને ઉચિત કહેલી છે. જેટલા અન્નથી ઉદર તૃપ્તિ થાય તેટલું જ અન્ન ભિક્ષામાં સ્વીકારવું. જે વિપ્રના ઘેરથી 5 કે 7 વાર જવા છતાં ભિક્ષા ન મળે તે ઘરનો ચંડાળના ઘરની જેમ સદાયને માટે ત્યાગ કરવો. જે ઘરેથી પહેલે દિવસે ભિક્ષા લીધી હોય ત્યાં લોભે કરીને બીજા દિવસે ભિક્ષા કરવા જવું નહીં. જો બીજા ઘરનો અભાવ હોય તો એક દિવસ છોડીને ત્રીજે દિવસે જવું. ચૂલામાં અગ્નિ શાંત થયો હોય, મુશળથી ખાંડવાની ક્રિયા સમાપ્ત થઈ હોય ને ઘરના સભ્યો જ્યાં ભોજન લેવા બેઠા હોય તેવા ઘરેથી બપોર પછીના સમયે સંન્યાસીએ ભિક્ષા કરવા જવું. આ નિયમો કળિયુગમાં ઘણું કરીને અનુસરવા યોગ્ય નથી. તેથી અહીંથી કે ત્યાંથી પહેલી ભિક્ષા લઉં એવો સંકલ્પ કર્યા વિના 7 ઘરથી બપોર પછીના સમયમાં ભિક્ષા માગવા જવું. જે દેશમાં અતિશય અન્ન રંધાતું હોય અને મનુષ્યો ભિક્ષુકોનો સત્કાર કરતા હોય, ઉદ્વેગ વિના ભિક્ષુકોને અન્ન આપતા હોય તે દેશમાં જ પ્રયત્નપૂર્વક ભિક્ષા કરવા જવું. જે દ્વિજાતિના ઘેર જન્મ કે મરણનું સૂતક અથવા શ્રાદ્ધકર્મ ચાલતું હોય તેના ઘરનો ત્યાગ કરવો, ત્યાં ક્યારેય પણ ભિક્ષા કરવા જવું નહીં. ભિક્ષા માંગવા જતા સંન્યાસીએ કોઈ પણ ઘરના દ્વારના છિદ્રોમાંથી અંદર નજર ન કરવી અને દ્વાર પણ ખટખટાવવો નહીં. ક્યારેય પણ ઊંચા સ્વરે બોલીને ભિક્ષા ન માંગવી. સંન્યાસીએ ભિક્ષા માંગવાને સમયે દંડને જમણી કાખમાં ધારણ કરવો, ડાબા હાથમાં ભિક્ષાપાત્ર લેવું અને જમણા હાથથી ઢાંકવું. આ પ્રમાણે ભિક્ષાટન કરી રહેલા સંન્યાસીને ભોજનના પાત્રે સહિત જો કોઈ અપવિત્ર વસ્તુનો સ્પર્શ થઈ જાય તો વિધિવત સ્નાન કરી 6 પ્રાણાયામ કરવા, પછી ભિક્ષાનું અન્ન જમવું, પરંતુ ભિક્ષાન્નનો ત્યાગ ન કરવો. જો રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ થાય અથવા શબ, ચંડાલ, ચોર, નાસ્તિક અને માથાની ખોપરી રાખનાર અઘોરીનો સ્પર્શ થઈ જાય તો સંન્યાસીએ ભિક્ષાનો ત્યાગ કરી દેવો અને જળમાં પ્રવેશ કરી વસ્ત્રે સહિત સ્નાન કરવું. શ્રી નારાયણ ભગવાન કહે છે, હે વિપ્ર, હવે સ્પર્શ થવા છતાં દોષ ન લાગે તેવા સ્થળ કહીએ છીએ. દિવાલ, કાષ્ઠ, રથ, ખાટલો, નૌકા, હાથી, વૃક્ષ, તૃણ સમૂહ અને જળાશયમાં રજસ્વલા આદિકનો સ્પર્શ થાય તો દોષ નથી. ભિક્ષા ગ્રહણ કરીને પાછા ફરેલા સંન્યાસીએ ભિક્ષાના અન્ન સહિત ભિક્ષાપાત્રને જળમાં ડૂબાવીને પવિત્ર સ્થળે મૂકી સ્વયં હાથ પગનું પ્રક્ષાલન કરી મૌન રહીને જમવા માટે બેસવું. જે અન્ન જમવાથી શરીરમાં વીર્યની વૃદ્ધિ થાય તેવા અન્નનો ત્યાગ કરવો. સંન્યાસીએ વિષ્ણુ ભગવાનને નૈવેદ્ય ધરાવેલું અન્ન જમવું, પરંતુ ઇતર દેવતાઓને ધરાવેલું અન્ન જમવું નહીં. અપોષણ વિધિ કરીને અમૃતતુલ્ય અન્નનું ભોજન કરવું. સંન્યાસીએ દાંત અને હોઠથી પ્રાણાહુતિને ક્યારેય પણ સ્પર્શ ન કરવો. પ્રાણાહુતિ કર્યા પછી બચેલા અન્નનો ઔષધની પેઠે આહાર કરવો. ભિક્ષાપાત્રને ડાબે હાથે ગ્રહણ કરી જમણા હાથે જમવું. જેટલું અન્ન જમવાથી દેહનો નિર્વાહ થાય તેનાથી અર્ધો અને એકવાર આહાર કરવો. મિતાહારી સંન્યાસીને કામાદી દોષો પીડા કરતા નથી. સંન્યાસીએ સદાય એકવાર ભોજન લેવો, ભિક્ષાનો સંગ્રહ કરવો નહીં, સર્વકાળમાં બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરવો. કારણ કે આ લોકમાં ત્રણે વર્ણના દ્વિજાતિજનોનો સંન્યાસ બ્રહ્મ વિદ્યાના અભ્યાસ માટે જ શાસ્ત્રોએ કહેલો છે. સંન્યાસીએ આપતકાળ પડ્યા વિના ક્યારેય પાથેય અર્થાત રસ્તામાં ખાવા માટે ટીમણનો સંગ્રહ કરવો નહીં, અને આપતકાળમાં પણ પાથેય અન્ન જેટલું જમતા હોઈએ તેટલું ગ્રહણ કરવું. હે વિપ્ર, જો આપતકાળ વિના પણ એક ઘરનું અન્ન 3 દિવસ પર્યંત લાગટ જમે તો 100 પ્રાણાયામ કરે, તેમજ આપતકાળ પડ્યા વિના પ્રમાદથી બીજીવાર ભોજન કરે તો દોષ નિવારણ માટે તપ્ત કૃચ્છ્ર વ્રત કરે. જો અશક્ત હોય તો પ્રાણરક્ષા માટે બીજીવાર મૂળ કે ફળ આદિકનું ભક્ષણ કરે તેમાં દોષ લાગતો નથી. ઔષધિના પુનઃસેવનથી કે ફરી દાંતણ કરવાથી પણ દોષ લાગતો નથી. સંન્યાસીએ દેશકાળાદિકનું વિષમપણું પ્રાપ્ત થાય ને માધુકરી ભિક્ષા ગ્રહણ કરી શકે નહીં તો ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર ભોજન કરવો. ત્યારે પણ પાત્રમાં અન્ન શાકાદિકને ભેળું કરીને ભગવાનના ચરણોદકથી પ્રોક્ષણ કરી મૌન રહીને ઔષધિની જેમ તે અન્નનો સ્વીકાર કરવો. વૃદ્ધ કે રોગી ભેળું કર્યા વિના અલગ અલગ જમે તો દોષ લાગતો નથી. હે વિપ્રેન્દ્ર, સંન્યાસી જો માટી જળ કે ભિક્ષા વગેરે પદાર્થોની યાચના નિમિત્તે બ્રાહ્મણ સ્ત્રીની સાથે બોલે અને તે સમયે જો ત્યાં બીજી સ્ત્રી હોય પરંતુ પુરુષ ન હોય તો તેવા એકાંત સ્થળમાં સંન્યાસીને દોષ લાગે છે. તેથી સંન્યાસીએ સ્ત્રીઓનો પ્રસંગ સર્વથા છોડી દેવો. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સંન્યાસીઓના ધર્મમાં ભિક્ષાવૃત્તિનું નિરૂપણ કર્યું. એ નામે 40મો અધ્યાય પૂર્ણ થયો.